તેમ છતાં જો પેલો મનમાં એમ રહેતો હોય તો હું જાણું કે જીતવાયા છે. આ તો પરુલાલ તો બહુ દાપણ વાળા માણસ કહેવાય, પણ બીજા જીતવા આવ્યા તો મને ખબર પડી જાય તો એને જીતાડી મોકલું. કારણ કે ઊંઘા આવે બિચારા, મને તો ઊંઘા આવે જ ફેરો, શું કહ્યું એટલે હું તો આવું તેનો વધારે નહીં પણ ના ઊંઘા આવે બિચારા, સમજે ને. આત્માના સન્મુખ થવાના વિચારો થી શરૂઆત થઈ જાય, આત્મા સન્મુખ તરફ ના અધ્યાત્મ કહેવાય. બરાબર. અને આત્મા ને વિમુખ થયું એ અધ્યાત્મ નહીં. બરાબર છે, સંભળાયું ભાઈ તું? બરાબર છે, સંભળાયું? હું જે કહું છું કે બરાબર છે તે સંભળાય છે? અચ્છા, તો બસ આ અંતર બરાબર છે. પરિક્રમા જ્ઞાન અને વિજ્ઞાન ની આપણે જે આ ચર્ચા કરીશું બે ભાગમાં કરી છે. એક ભાગમાં અધ્યાત્મ અને એક ભાગમાં સેક્સ, એટલે સંતુલન એનું બરાબર રહે. બરોબર. એટલે એક છે જ્ઞાન અને એક છે વિજ્ઞાન, અને એની પરિક્રમા એ પ્રકારનું આયોજન કર્યું છે. અચ્છા, એટલે એમાં જે તમારી સાથે મારે વાત કરવાની છે એમાં વાત કરવાની છે જ્ઞાનની, અધ્યાત્મની. અને આપણો જે દર્શક જે છે, આપણે તો દર્શક માટે વાત કરવાની છે, અને સમયની જે મર્યાદા જે છે, સમયની જે સીમાબદ્ધતા છે, સમયની અંદર રહીને કરવાનું છે, એક મોટી સમસ્યા છે આપણી. 15-20 જે કારણ છે કે આપણને મળે જે 30 મિનિટ કે 35 કે 40 મિનિટ, એમાં બે ભાગ કરવાના. અને એમાં પહેલા સેક્સ ની વાત આવે, એક બીજા વિદ્વાન છે, અને પછી અધ્યાત્મ ની વાત આવે, અને પછી સમાપન કરાય કે આ સંતુલન રાખવું જોઈએ. આ સંતુલન હોય એ ધ્યાનમાં રાખવું જોઈએ. અચ્છા, એટલે આપણે 10-1 સવાલ લગભગ કરીએ. પહેલો પ્રશ્ન, પહેલો પ્રશ્ન જરાક વ્યક્તિગત પૂછું. સામાન્ય રીતે જીવંત વ્યક્તિ નું નામ ભગવાન સાથે આપણે જોડતા નથી સામાન્ય તમામ, અને તમે જે આ નામ રાખ્યું, કારણ કે સામાન્ય દર્શક ને આ એક કુતૂહલ થાય, સામાન્ય દર્શક ને કે આ નામ એની પાસે તાત્પર્ય મને આ સંસારી જ્ઞાન એવા પ્રકારનું થયું છે મને પોતાને, એટલે એમ પટેલ ને દાદા ભગવાન ને હું એમ પટેલ છું. દાદા ભગવાન તો એની અંદર પ્રગટ થઈ ગયું છે, તે એ શક્તિ જુદી છે. કેમ મારે માને પડશે કે મારી તમામ ભૂલો દેખાડે. બરાબર. એટલે ભૂલ દેખાડનાર અને ભૂલ પોતે અનુભવ લેનાર બે જુદા છે. ભૂલ સંપૂર્ણ દેખાડે છે. એટલે દાદા ભગવાન પ્રગટ થયા જેવું મને ખાતરી છે કે 14 લોકનો નાશ પ્રગટ થઈ ગયો છે. બરાબર છે. અને હું એમને જ નમસ્કાર કરું છું, કારણ મારે 4 ડિગ્રી ઓછી છે. મારે 356 ડિગ્રી છે, 360 ડિગ્રી છે. બરાબર. એ 4 ડિગ્રી ની ભૂલો મને દેખાડે છે, અને એ ભૂલો દુનિયાને નુકસાનકારક છે જ, પણ છે નહીં. મારા પોતાને જાણવા જોવામાં નુકસાનકારક છે. આ જગતને જાણવા જોવાની જે છેલ્લી ક્રિયા, સેવજ્ઞાન ક્રિયા, તેમાં નુકસાનકારક છે. એટલે એ દાદા ભગવાન સંપૂર્ણ છે એવું મને ખાતરી થઈ ગયેલી. પણ ભગવાન નામ સાથે આપણો જે એક સંબંધ જે છે, હા, સામાન્ય જન નો, એટલે હું શું કહેવા માંગુ છું કે ભગવાન આપણે અંતિમ એક સીમા આવી ચરમ સીમા એને આપણે ભગવાન શબ્દ આપ્યો. નહીં એ બની શકે પણ સારા કાળમાં હોય શકે, આ કલયુગમાં હોય શકે નહીં. માણસ ભગવાન કેવડાવું એ ગુનો છે, મોટો ગુનો, જબરદસ્ત ગુનો છે. કેવું? કારણ કે શક્તિ છે નહીં, પૂર્ણતા પામે એવું નથી આ કાળમાં. એટલે પછી એ કેવડાવું એ ગુનો છે. પણ આ અમે તો ખુલ્લું કહીએ છીએ કે અમે દાદા ભગવાન લખ્યું, પુસ્તકમાં લખ્યું છે, બધે કર્યું છે, અને આ દાદા ભગવાન છે છે એવું અમારું કહેવું છે વાત પહેલેથી જ. બધા લોકોને નહીં સમજ પડવાથી લોકો અમારે છોટેતા રહે છે કે પોતે જ થઈ ગયા છે એવું લાગે છે. આટલું બધું ડિફરન્સ પડે. એટલે આ તમે પસંદ કર્યું છે નામ, આ નામ તમે પસંદ કર્યું છે, અમારો ભક્તો આપ્યું છે. અમારો એક ભત્રીજાનો દીકરો હતો તેને આપ્યું. અચ્છા, પૂછ્યું દાદા કેની ભત્રી જોડે ને પેલો પ્રશ્ન આપણો આ થાય છે કે નામ રાખવા પાછળ કોઈ પ્રયોજન કે કોઈ તાત્પર્ય ખરું, બરાબર? અને એની સાથે પૂરો પ્રશ્ન આ કે આ નામ જે પસંદ કર્યું એ તમે પસંદ કર્યું કે ભક્તોએ આ નામ આપ્યું? એટલે આ આપણે પણ મેં જતે મારી જાતને ફિટ નહીં કરતા મૂળ વસલ વસ્તુને ફિટ કરી દીધી. બરાબર છે. હું થયો નથી ને આ છે, પછી મેં લોકોને કહ્યું હું એમ નથી, એવું નથી. બરાબર છે. અંદર પ્રગટ થયા છે નક્કી. બરાબર. કારણ મારે ઉપરીની જરૂર નથી આ વર્લ્ડમાં. મારે કોઈ બરાબર છે ઉપરીની જરૂર ક્યાં સુધી? મારામાં ભૂલ હોય તો ઉપરીની જરૂર તો ભૂલ છે એ દેખાડનાર મારી પાસે છે, બીજા કોઈ દેખાડનારની જરૂર નથી. એટલે એમ ભગવાન છે અને સૌ દુઃખનો નાશ છે એની ગેરંટી. ઉમર કેટલી? ઉંમર જો પરિચય આપીશ તો શરૂમાં એટલે પરિચય આપતી વખતે કહીશું. ઉંમર કેટલી? આપની ઉંમર કેટલી? 75 વર્ષ. 75 વર્ષ છે. એક બીજો પ્રશ્ન મને એ થતો હતો કે જે અનુયાયીઓ છે આપણા, ભક્તો, અનુયાયીઓ, ભાવકો, તો ભાવકો કઈ કક્ષાના માણસો છે? કઈ ભૌતિક કક્ષાના છે? ઉચ્ચ મધ્યવર્ગના છે કે મધ્યવર્ગના છે કે નિમ્ન મધ્યવર્ગના છે કે અવિકસિત કક્ષાના છે? મધ્યમ વર્ગ થી મળીને ટોપ વર્ગ ના સાથે શરૂઆત સુધી ના માણસો છે. ટોપ વર્ગ ની શરૂઆત સુધી બહુ આગળ રહ્યો, એટલે શરૂઆત ના કરે મારી પાસે છે. આ પ્રશ્નનો ઉત્તર જરાક લાંબો આપવો પડશે કે જેથી લોકોને થોડો ખ્યાલ આવી જાય. એટલે ભક્તો જે આપની પાસે આવે છે એ કયા વર્ગમાંથી આવે છે? બધા ઇન્ટેલિજન્સ બધા બહુ આવે છે, બધી જાતના. અને મોટી ઉંમરના વધારે આવે છે એવું ખરું? મોટી ઉંમરના ઇન્ટેલિજન્સ બધા મારા પ્રોફેસરો, ડોક્ટરો બધા એ જ, બધા વકીલો, પછી આ વેપારીઓ. નાના છોકરા ગમતે લેનારા હોય કે છે અને છોકરીઓ પણ એવી કે છે. બરાબર. એટલે બધા જ વર્ગના, બધી જ ઉંમરના, બધી જ આયુના, બધા પ્રકારના, દોઢ વર્ષના છોકરા પણ આવે છે. અચ્છા. એ આઈને મારી પાસે 2-3 કલાક થશે નહીં, 5 કલાક. બરાબર છે. બરાબર છે. મધ્યમ વર્ગ ના આવે છે, ઉચ્ચ મધ્યમ વર્ગ ના આવે છે, નિમ્ન મધ્યમ વર્ગ ના આવે છે, બાળકો આવે છે, શિક્ષાર્થીઓ પણ આવે છે, વિદ્યાર્થીઓ પણ આવે છે, બધા જ આવે છે, અને કેટલાક અર્થાર્થીઓ પણ આવતા હશે. દુઃખ તમારે દુઃખમાં ભગવાન પ્રગટ થયો છે એમને ધરી દઉં, બરાબર છે, મારે લેવા દેવા નથી, એમને ધરી દઉં છું અને કૃપા અવતાર. હવે પ્રશ્ન મને એ થાય છે, આની સાથે સાથે આપણે આનુષંગિક પ્રશ્ન આ પ્રશ્નની સાથે જ છે, આ કે આપે કોઈ એવી આચાર સંહિતા કે એવી કોઈ પરીક્ષા કે એવી કોઈ કસોટી એવી મૂકી છે કે ભાઈ મારા ભક્ત થવું હોય તો તમારી પાસે આટલું હોવું જોઈએ, અથવા તમારે આટલામાંથી પસાર થવું જોઈએ, અથવા તમારી યોગ્યતા માટે, મારા ભક્ત થવાની યોગ્યતા માટે તમારે આટલી યોગ્યતા કેળવવી જોઈએ, એવું તમે કોઈ બંધન મૂકો છો? અનકન્ડિશનલ, અનકન્ડિશનલ એટલે તમારે ભેગા થયા એટલે યોગ્યતા, ભેગા થવું એટલે જ યોગ્યતા, ગમે તે વ્યક્તિ ગમે તે પછી મુસ્લિમ હોય પારસી હોય ભેગો થવો જોઈએ. અચ્છા, એટલે એ યોગ્યતા, કોઈ કસોટી, કોઈ પરીક્ષા, કોઈ ડિગ્રી નહીં, ડિગ્રી નહીં, કસોટી કોઈ નહીં, ખાલી યોગ્યતા ભેગો થયો એમનો યોગ્યતા. હું આપણે બધા વાત કરો, મેં લખ્યો નહીં, દાદા એક વાત કરું કે પ્રથમ વર્ગના માણસો આવ્યા તે માઇનર પ્લસ 3 ડિગ્રી ના આવ્યા, 33 ડિગ્રી ની જરૂરિયાત, તેના બદલે 3 ડિગ્રી ના આવ્યા મારી પાસે, બરાબર 33 ટકે પાસ કરવા બદલે 60 ડિગ્રી આવ્યા. એટલે ભગવાન ને મેં કહ્યું કે શું કરવું છે, આ એમને પાસ કરવું છે, બરાબર. પછી 2 ડિગ્રી ના આવ્યા એને કઈ પાસ કરવું, પછી તે નોર્મલ એટલે પ્લસ નહીં માઇનસ નહીં એ સ્થિતિમાં એ પાસ કરે, પછી માઇનસ 3 સુધી આવી શકે, બરાબર છે, બરાબર છે. એટલે અત્યારે કક્ષાઓ એ રીતે ચિંતા નથી, બધી કક્ષાના બધા જ પ્રકારના, અને મેં તો ગેરંટી આપી છે, એક ચિંતા થાય જવાબદારી મારી, બરાબર, એક ચિંતા થાય તમને દુઃખ થાય તમારી જવાબદારી મારી, 20,000 બરાબર છે. માર ખાવાનો શોખ માટે 1,000 માસ થયા, હું મુસ્લિમ કરું છું, માસ શું કારણ દાદા? બધી પ્રકારનો શું ખાતો, કોઈ પ્રકારનું હવે તમે મારો ગમે તે કહો. આનાથી એક બીજો પ્રશ્ન સૂઝે છે મને, આની સાથે આપ બોલો છો ને, થોડા મોટીથી બોલવું પડશે ત્યાં, અત્યારે મોટીથી બોલો, જરાક જોરથી બોલો, એટલે અત્યારે તેઓ પડે ને તો ત્યાંથી પડે, તો નહીં તો રેકોર્ડમાં રેકોર્ડ ના આવે, બરોબર, આટલું ભારે રેકોર્ડ ના આવે, જરાક ઊંચા હોય છે માત્ર, એટલે જો કે તમને બધું મૂકીને ના મૂકશું ને ગળામાં, એટલો હતો નહીં, બહુ હતો જોડા પણ મારું માથામાં તો એ સહન કરવા તૈયાર છે, સહન કરવા નહીં, રાજી રાજી બુટ મારા હાથમાં આપે છે, બરાબર, હા, એટલે પ્રેમ ભક્તિ થી એકદમ નિર્ભેળ ભક્તિભાવથી માણસ આપનું બોલ્યો વચન, આપણો પડ્યો બોલ જીલે છે. અને બીજું, હાજી, નાની નાની છોકરીઓ, સ્ત્રીઓ મોટી ઉંમરની, જી, છોકરાઓ મોટી ઉંમરના પુરુષો, એ બધાનું પોતાનું જે અત્યાર સુધી જિંદગીમાં થયેલું જે જે દોષો, બરાબર, નાનપણમાંથી 10 વર્ષનો હતા, શું દોષે કાકી મારી જે જે દોષો એને ખ્યાલમાં છે, એ બધા લખીને ખુલ્લે મળે મને આપે છે, વિશ્વાસ લેખી આપે છે, બરાબર, પછી લેખીને હું શું કરું છું, એમાંથી જે સ્ટડી કરી એને ભગવાનની પાસે રજૂ કરું, રજૂઆત કરીને એને એ કરાવડાવું છું, રિઝોલ્વ કરાવડાવું છું, અને પછી એ કાગળ એને પાછો આપી, મહિના સુધી તું પશ્ચાતાપ કર્યા કરશે, આ રીતે રીત દેખાય છે, રીતે પછી ફાડી નાખશે બધું, એફિડેવિટ બધી જરૂર કરે ઓપનલી. આની સાથે એક પ્રશ્ન મને જરા ગંભીર પ્રશ્ન સૂચે છે, અને ગંભીર પ્રશ્ન એ છે કે મને લાગે છે કે અહીંયા ભક્તિ વધારે છે અને શંકા ઓછી છે. દાદા ભગવાન, આપ માનો છો કે સંશય આત્મા વિનશ્ય? માણસ થયો, કોઈ પણ જાતની શંકા રાખવાની જરૂર નથી. ગળ્યું દેખાય શંકા છે તોય નહીં રાખવાની જરૂર. મોટા મોટો ગુનો છે શંકા રાખવી. અહીં થોડો વિરોધાભાસ થવાનો મારે. વિરોધિતા એ છે મારી કે પશ્ચિમમાં જ્ઞાન નો આરંભ, પશ્ચિમ ની દુનિયામાં જ્ઞાન નો આરંભ શંકા થી શરૂ થયો. જ્યાં શંકા શરૂ થઈ ત્યાં પ્રશ્ન થયો. પશ્ચિમમાં આરંભ શંકા થી શરૂ થયો. પછી ભરવાની સમજ સંભળાય. એટલે શું કે હું જરા વધારે સ્પષ્ટ કરું, કારણ કે એમનો અવાજ સંભળાય એ જ થવાનો. મને ખબર પડે એટલા માટે શું કે અત્યારે જો રિહર્સલ થઈ જશે ને તો હું બોલીશ ને મારા અવાજ સાથે અમને એક તાદાત્મ્ય આવી જશે, અને નહીં તો તમારા હાથે સંભળાય તો મુશ્કેલી થશે. એટલે મને જ બોલવા દે. હું ફરીથી પૂછીશ પ્રશ્ન. આ બાજુ સમજ આ કાળમાં હવે પશ્ચિમમાં જ્ઞાન નો આરંભ શંકાથી થાય છે. ત્યાં એ લોકોએ પ્રશ્ન પૂછ્યા કે આકાશ નીલું શા માટે, આકાશ વાદળી શા માટે, કે પાંદડું લીલું શા માટે, કે લોહી લાલ શા માટે. એક પ્રશ્ન આવ્યો, હા લાલ જ હોય લોહી, કે ભાઈ પાંદડું લીલું જ હોય, કે આકાશ બ્લ્યુ જ હોય, પણ શા માટે? એમાં જે આખા વિજ્ઞાનનો જન્મ થયો, જે પુનર્વિચાર આવ્યો, અને એટલા માટે લોકોએ કહ્યું. આ જરા વધુ કરો જરા. હવે પશ્ચિમમાં આ પ્રશ્નો આવ્યા, અને આ પ્રશ્નો બહુ નાના પ્રશ્નો હતા, સામાન્ય પ્રશ્નો હતા. એક સામાન્ય બાળક જે પ્રશ્નો પણ એ બાળકો એ જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા નો આશરો ન લીધો, પણ શંકા ઉઠાવી, પ્રશ્નો કર્યા, અને માટે એમને આજે વિજ્ઞાનની જે પ્રગતિ મળી. આપણે માત્ર વિશ્વાસ, શ્રદ્ધા, અંધશ્રદ્ધા જે પણ શબ્દ વાપરીએ, પણ આપણે એટલો બધો વિશ્વાસ રાખ્યો કે કોઈ પણ વસ્તુને એક ગ્રહિત તરીકે માની લીધું. આપણે એને માટે કોઈ તર્ક કે વિતર્ક આપણા શાસ્ત્રમાં હતા, પણ આપણે તર્ક શુદ્ધ ન બન્યા. આપણે હંમેશા જે પણ આવી વાત માની લીધી. એટલે મારું માનવું એ છે, મારો પ્રશ્ન એ છે દાદાજી, કે શંકા ને તદ્દન નિર્મૂળ કરી નાખવાથી પણ કદાચ જ્ઞાન ને આપણે રોકી નાખીએ છીએ. એ શંકાઓ નથી કહેતો જી. જે શંકા જ્ઞાન જાણવાની જે દાખિલાતે હતી એ શંકા એ જુદી છે, અને જે શંકા મારી છોકરીઓ એમાં જાય છે કોલેજમાં, તે મોટી મની થઈ હવે ત્યાં આગળ છોકરો તો શું હશે એનું. એટલે સંસારની બીજી શંકાઓ જે ઉભી થાય છે એ શંકાઓ ઘાતક છે. એ ના કહું છું બરાબર, શંકા છોડી દીધી, ના છૂટે તોય છોડી દીધી. જ્ઞાન પ્રાપ્તિ માટે, જ્ઞાન પીપાસા માટે એ જુદી છે. પણ તમે આપ એ સ્વીકાર કરો છો, એ શંકાને સ્થાન આપો છો. આજે મને એક શંકા થઈ, દાખલા તરીકે મને એક શંકા થઈ કે દાદા ભગવાન જે કહે છે મારે સ્વીકાર્ય નથી. એક એક દ્રષ્ટાંત રૂપે કહું, એક દ્રષ્ટાંત માત્ર કે આજે આપે કહ્યું કે શંકા નહીં રાખવાની. મારા આત્મામાં મને એમ થાય, તમને શંકા પડે તો મને વધારે પ્રેમ રાખી પડે. એટલે શંકાને સ્વીકારો છો આપ? શંકા સ્વીકારો, શંકા સ્વીકારો, એમને નિશંક રહેવાનું કહું છું. શું કહું છું? બરાબર છે. શંકા તમને જે પડે તે મેં કહી દઉં કે જેટલી શંકાઓ ઉઠે એટલી તમે કહેજો. પ્રશ્ન પ્રશ્ન કહીએ આપણે, હા, તો જ શંકા અવશ્ય ઉઠવી જોઈએ, અવશ્ય ઉઠવી જોઈએ. હા, એટલે હું હંમેશા એમ મારું માનવું છે કે ગીતામાં જયારે શ્રી કૃષ્ણએ કહ્યું કે સંશય આત્મા વિનશ્યતી, અથવા કૌંતેય પ્રતિજાનિહિ નમે ભક્ત પ્રણશ્યતી, હા બરોબર, જે ગીતામાં કહ્યું. અને ક્યાંક ગીતામાં વિશ્વરૂપ દર્શન યોગ બતાવવો પડ્યો કૃષ્ણ ભગવાનને, એ ક્ષણે મારે માટે ગીતા પૂરી થઈ. મારે માટે કે આ ભક્તિ માર્ગ મારો નથી, જ્ઞાન માર્ગ છે, કર્મ માર્ગ છે, એ બરાબર છે. પણ ભક્તિમાં જ જો મારે સ્વીકાર કરવાનો હોય તો હું મારી બધી જ બુદ્ધિને ક્યાંક પૂર્ણ વિરામ મૂકી દઉં છું. એક મને આવી શંકા, તમે પણ સમર્પણ બુદ્ધિ રાખી, એક મને આવી એક શંકા થઈ છે. આપ મારી વાત ગેરવાજબી લાગશે, પણ મારું માનવું એવું છે. હું આપને કહું છું, આ પ્રશ્ન પૂછું. દરેક હિતકારી શું છે આ જગતમાં, કે જે કાર્ય કરવું કરવું જ પડે એવું છે, તો એને કરતા રાખવી, રાખવી રાખવી, કરવું જ પડે એવું છે. આપડે સ્ટીમરમાં જયા વગર ચાલે એવું નથી. લોક કે કાલે સ્ટીમર ડૂબી છે તો આપડે કઈ નથી ડૂબવાની, આપડે જવાનું જ છે. બરાબર છે, જો બઉ સરસ વાત છે. એટલે ત્યાં શંકા છોડીને બેસી દઉં, આપણે કરવું જ છે અને જરૂરિયાત છે, છોડી દઈએ. એટલે શ્રદ્ધા રાખવી, શ્રદ્ધા રાખવી. અને હું તો મારી વાત ઉપર બધાને શ્રદ્ધા રાખવાની જ ના પાડું. તમે શ્રદ્ધા મારી પર વાત રાખશો તો તમે શ્રદ્ધા આવવી જોઈએ. ઉંદર હોય તો ટિકિટ ચડે ને, ઉંદર જ ના. પચીસ હજાર તો એક મહારાજ બને કે છે, તમે છે તે મારી પર આપો. હું સાહેબ વાત મને બહુ ગમી, હું તમારી પાસે શ્રદ્ધા રાખવા જે ચોંટતી જ નથી મારી ટિકિટ. એવું કંઈક બોલો કે ચોંટી જાય. બરાબર છે, એવું બોલો. હા સારું સારું બોલો છો, અમદાવાદથી તમે કન્ટ્રાક્ટર છો, આમ છે તેમ છે, તમે છે એ મને મારે ગાળો ભણી પડે, એવું કંઈક બોલો, બધું શ્રદ્ધા બેસી જાય. હું શું કહું છું કે હું ગાળો બોલું તો તમે શ્રદ્ધા બેસે તો જ મારી શ્રદ્ધા થાય. બરાબર છે, મીઠું મીઠું બોલે તમે શ્રદ્ધા બે, એનું મીનિંગ લેસ. અચ્છા, તો આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ વચ્ચે કોઈ ભેદરેખા? હા, કઈ આખું જગત અંધશ્રદ્ધામાં કોઈ બાકાત જ નહીં રહ્યો. એક પણ માણસ એવો નથી જે અંધશ્રદ્ધાની બહાર હોય. બરાબર, હું પણ નથી, જ્ઞાની છું છતાં એવું નથી. પ્રમાણ આપીને કે આધાર આપીને જરાક આપ સમજાવો તો સમજ પડે. અંધશ્રદ્ધા તો કોને કહ્યું છે? ઘુસખોરપાણી છે કે જે લોકો શ્રદ્ધાળુ છે, ધર્મના મંદિરોમાં, એ મંદિરોમાં નથી જતા એની પર અંધશ્રદ્ધા કહે છે. ઠીક છે, અરે મંદિર મંદિરમાં જાય છે અને મંદિરમાં નથી જતા એ લોકો નીકળે એને અંધશ્રદ્ધા કહે છે. કહ્યું કે એમાં શું તમે જોયું કે અંધશ્રદ્ધા એટલે શું? એક માણસ એક સુપ્રિન્ટેન્ડ હતો ખેતીવાડી ખાતા, એ મારી જોડે બધે કહે કર્યા કરે હું અંધશ્રદ્ધાળુ નથી. બરાબર, મેં કહ્યું કે અંધશ્રદ્ધાળુ આ દુનિયામાં ન હોય એવું કોઈ માણસ મેં જોયું નથી. તમને તો પૂરવા કરી આપજો કહ્યું સર. એટલે પછી એ ખરો ખેતરમાં ફાર્મમાં સવારી કર્યા, ત્યાંથી તે આટલે સુધી 50 ફૂટ નો ઘાસ ઉગેલો ખેડો હતો. એને મેં પોતે પેલી બાજુ જવું હતું પેલા ખેતરમાં, વચ્ચે ઘાસ ઉગેલું. પછી મને કે પટેલ પેલી બાજુ આવવાનું છે, લોકો આવું તમારી પાસે. એટલે એક ઉડ્યા અહીંથી 4 ફૂટની એક ફલંગ મારી, બીજી 4 ફૂટની એમ કુદી જતા રહ્યા. અને હું તુજે ભીજે ગયો. આવું ના આવું છે કેમ પછી પાણી ઘેર જે પીવો છો ટેસ્ટ કરીને પીવો છો દાદા ટેસ્ટ કરીને કરો છો અંદર જગત અંધારમાં થાય છે નાખ્યું નથી એ નથી નાખ્યું શું ખાતરી છે મગજ મારી ગઈ ભેદરેખા બહુ જ નાની છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા બહુ જ ઓછી છે. અચ્છા, દ્રષ્ટાંત કોઈ પ્રશ્ન પૂછવો નથી પણ પેલા ભક્તિ ને શ્રદ્ધા નો ફરજ સમજવો હતો. પછી બહુ ગંભીર થઈ જશે જે હું કઉ છું ને રેખ રૂપરેખા એ બહાર પડવાની નથી. કારણ બધા એમાં આવી જાય છે ને એટલે લોકોને ગુનો કરે. એમાં તો એક આપણે માત્ર વિચાર, આપણે તો માત્ર વિચાર વિમર્શ કરી રહ્યા છીએ એટલે કોઈ એમાં કોઈ વાંધો નથી. હવે મારે એક વાત જાણવી છે કે શ્રદ્ધા અને ભક્તિ એ બે વચ્ચેનો તફાવત શું? એટલી પ્રમાણ માં ભક્તિ જેમ જેમ શ્રદ્ધા એ આરંભ બિંદુ છે ભક્તિ નું એ ભક્તિ પછી અને શ્રદ્ધા બહુ સારું વિશદતાથી જરા દબાણ થી થોડું વિસ્તૃત જે દાખલો આપી સમજાવો એ લોકો ને ખ્યાલ આવે કે આ શું છે એનો દાખલો આપી લંબાણ માં સમજાવો જરા ઠીક પડશે. હું જરા થોડી સ્પષ્ટતા હું જરા એ કહું આમાં શું થાય છે દાદાજી કે કેમેરા હોય ને કેમેરા હવે કેમેરા મેં પ્રશ્ન પૂછ્યો કે દાદાજી શ્રદ્ધા અને ભક્તિ વચ્ચેનો તફાવત સમજાવો બરાબર. હવે આપે ઉત્તર આપ્યો હવે એ કેમેરા ને મારા પાસેથી આપના ઉપર આવતા 2-3 સેકન્ડ લાગે. કેમેરા જે ગોઠવ્યો હોય હવે કેમેરા ને ફેરવીને આપના ઉપર લેતા જે સમય લાગે હવે એમાં જો ઉત્તર પૂરો થઈ જાય તો સમસ્યા થાય પાછી. એટલે જરાક લંબાણ થી ઉત્તર આવવો જોઈએ. કે કેમેરા હોય કેમેરા ક્યાં હોય જયારે એ પ્રશ્ન પૂછતા હોય ત્યારે કેમેરા એની સામે હોય. હવે એ પ્રશ્ન પૂછી રહ્યા પછી દાદા જવાબ આપે તો એ કેમેરા ને અહીંથી લઈને અહીં લેવા 2-3 સેકન્ડ જાય ને. જો એ 2-3 સેકન્ડ માં દાદા જવાબ આપી દે તો તું મુખ્ય વહેલું ત્યાં લંબાણ થી રાખવાનું થોડું અને 2-3 સેકન્ડ પછી જવાબ આપવાનું. જવાબ આપો થોડું લંબાણ તેને વિસ્તૃત રૂપે આપો તો શું પબ્લિક ને નહીં તો ટૂંકામાં આપણે જવાબ આપીએ ને તો પબ્લિક ને પહોંચે નહીં. બીજી વાત છે શ્રી ભાઈ કે કેમેરા એકદમ તમારા પર ગોઠવ્યો પછી એને પણ જરા ગોઠવીને ફોકસમાં લઈ જઈએ જરા ક્લોઝઅપ કરવો હોય તો જરાક સમય લાગે. હવે કેમેરા લીધો રાખ્યો એ ફોકસ દેવું પડે તમારું બધું આખું ટીવી જોયું હાવ ભાવ બધા આવે ને તેમાં એક બીજી 2-3 સેકન્ડ પણ જાય એ જમે એટલે થોડું જવાબ જરા વિસ્તૃત રૂપે જવાબ મળતો હોય ને તો ઠીક પડી જાય. બંધ પડ્યો એમ જ એક વાર કાર્યક્રમ શરૂ કરીશું ને પછી બધું ભૂલી જઈશું આપડે. જે સવાલ પૂછે એનો જવાબ લંબાણ માં આપો, વિસ્તૃત માં એક વાક્ય માં નહીં. કારણ કે બોલ્યા પછી ત્યાં રેકોર્ડ થવાનું છે, પેલી ફોટો કેમેરા પર લેવાનું છે, આ હાવ ભાવ બીજું ત્રીજું છે બધું એમાં આવવાનું હોય. એટલે લંબાણ માં હોય તો બધું આવી શકે. જવાબ લંબાણ માં આપવો જોઈએ ત્યાં સુધી. દાદા આમાં એવું છે ને કે તમે પ્રશ્ન ના જવાબ આપો છો એ તમારા મનમાં જે સેટ થઈ ગયું છે એ નહીં, પણ એ પ્રશ્ન ની એક માનસિક શંકા છે એનું તમારે સમાધાન કરવાનું છે. એ દ્રષ્ટિએ આ બધા સવાલ જવાબ કરે જરા વિસ્તાર થી. હા, તમારે એ સવાલ નું સમાધાન કરવાનું છે. હવે એક સરસ હિયરિંગ એ બહુ સારું કર્યું દાદાજી. એક બીજી વાત મારે પૂછવી છે અને હું જરા થોડું સ્પષ્ટ કરું આ પ્રશ્ન ને. જરા હું સ્પષ્ટ કરું, આપણે સત્ય કહીએ છીએ, સત્ય નામની વસ્તુ છે. સત્ય આપણે કહીએ છીએ કે સત્ય, સત્યમેવ જયતે આપણે માનીએ છીએ બધા. અને સત્ય વસ્તુ મને હંમેશા બહુ તકલીફ આપે છે, મને પોતાને સત્ય નામનો શબ્દ સમજાતો નથી. એટલા માટે કે મારું સત્ય અને આપનું સત્ય જુદો હોય, ખેતરીભાઈ નું સત્ય જુદો હોય. અને ઘણી વાર ખેતરીભાઈ ના બે સત્ય હોય ને મારા પોતાનું મારે એક જ સત્ય હોય. હું જરા વધારે સ્પષ્ટ કરું કે પિતા તરીકે મારું એક સત્ય છે, જીવનનું મારું એક સત્ય, લેખક તરીકે મારું એ જ સત્ય છે. ખેતરીભાઈ માટે ક્ષમા કરજો, પણ જીવનનું સત્ય એક હોય અને વેપાર નું સત્ય બીજું હોય. જીવન નું સત્ય ઘરમાં ખેતરીભાઈ જૂઠું ન બોલી શકે, વેપારમાં સત્ય બોલે તો ચાલે નહીં. અને આ જે સંઘર્ષ, આ જે બે સંઘર્ષ, સત્યનો અને અસત્યનો, જૂઠ નહીં બોલું પણ અસત્ય બોલીશ, અને આ જે સંઘર્ષ છે કે કલાકારનું કે શિક્ષકનું સત્ય એક જ, આપના જીવનનું સત્ય અને કહેવાનું સત્ય એક જ છે, મારું લખવાનું સત્ય અને જીવવાનું સત્ય એક જ છે. પણ ખેતરીભાઈ ને એ બે સત્યો એક રાખવા પોસાય નહીં, બે અલગ સત્ય હોય શકે જ. તો શું સત્ય બે હોય છે કે સત્ય એક જ હોય? હોય છે ને સત્ય, આ જગતના લોકો બોલે છે જી કે વર્તે છે સત્યમાં પ્રતા નથી. કોક જ અમુક જ માણસો હોય છે સત્યમાં પ્રતા નથી બધા, અને પોતાના સત્ય ને ખરું માનીને બેઠા છે. એટલું પોતાની લોબ સાચી માની ચાલે લોકો, લોબ બુક એક હોવી જોઈએ. તેને બદલે પોતપોતાની જુદી જુદી લોબ બુક લોકો ચાલે છે. એટલે અમનો લોબ બુક જુદી તમારી લોબ બુક. મેળ પડે. એ જેને ગુનેગાર ગણતા હોય તેમ તમે ના ગણતા હોય. સત્ય સાપેક્ષ છે. શું છે? સત્ય સાપેક્ષ છે. હા, સત્ય વિનાશી છે, સાપેક્ષ છે, અને ખરેખર સત્ય નથી. ખરેખર સત્ય નથી, કારણ કે કઈ કઈ અપેક્ષા એ નથી. એ સત્ય સંદેશા કોને કહેવાય? એ પ્રિય લાગે એવું હોવાનું છે. સત્યમ બૃહત પ્રિયમ બૃહત, પ્રિય લાગે. પછી કામમાં અને હિતકારી હોવું જોઈએ. અચ્છા, સત્ય કોને કહેવાય? પ્રિય લાગે અને હિતકારી ના હોય તો નકામું છે. એટલે અહિતકારી સત્ય ન હોય, અહિતકારી સત્ય ન હોય, કામાને હિતકારી સત્ય પ્રિય હિત એટલે. અને પછી મિત હોવું જોઈએ. પછી હિતકારી હોય અને પછી બોલ બોલ કરતા તમારી વાત મોકલો, મારી વાત મોકલો, આપણે ના કહીએ કે તમારે તો રેડિયો હારો બંધ બંધ નહીં થતા. મિત નથી, મિત સીમિત નથી. આપણે કંઈક કહું છું બંધ થઈ જાય છે. શું કહ્યું? સત્ય પ્રિય હિત કરી મિત કરી. શું કહ્યું? ત્યારે સત્ય છે હું તો એક્સેપ્ટ કરે. પણ આમાં તો મને એક શંકા ઉભી થાય છે દાદાજી, કે મારો પુત્ર હોય અને એ કંઈક ખોટું કામ કરી રહ્યો છે, અને હું જો એને પ્રિય સત્ય કહેવા જઉં, એને હિતકારી કહેવા જઉં, તો અપ્રિય થવું પડે મારે. મારો છોકરો સિગરેટ પીતો હોય તો હું એને કહું કે કાંતો ભાઈ બરાબર છે તારી વાત, અને હું પ્રિય થઉં એને, અને એને ખોટા માર્ગે જતો ન રોકું. અથવા હું માનું, અથવા હું માનું એમ કે ભાઈ બરાબર છે, સિગરેટ વિશે ખોટું શું છે એમાં. એટલે કાંતો સમાધાન કરવું પડે છે સત્ય સાથે. એટલે હું શું કહેવા માંગુ છું કે જે લોકો ઉપાય કરે છે ને, એ ઉપાયો સાચા નથી. લોકો જે ઉપાય કરી રહ્યા છે સાચા નથી. એટલે એ છોકરો સુધરતો નથી અને મા બાપ ક્લેશમાં જ રહ્યા કરે છે. શું કહ્યું? દાદાજી, પ્રિય માનું છું, પ્રિય સત્ય ચાલો હું પ્રયત્ન કરું છું બોલવાનો. હું તો અપ્રિય પણ સત્ય માનું છું, પણ આપ કહો છો તો હું સત્યને પ્રિય માનીને આગળ વધ્યો. પણ હિતકારી કેમ હોઈ શકે? ઘણી વાર અહિતકારી પગલું લેવું પડે એના હિત માટે. એના હિત માટે તમે છોકરાને કહો છો? હા, મારવો પણ પડે. હિતકારી મારવાનું કહેવાનું છે. મારવાનું વજન નથી, પણ તો પ્રિય કેમ થાય? પ્રિય અને હિત બે સાથે કેમ થઈ શકે? હું મારું છું કેમ કેમ પ્રિય છે લોકોને? ના, આપનો પ્રશ્ન જુદો છે. હું તો સામાન્ય માણસ ની વાત, તમારી વાત, તમારો પ્રેમ નથી છોકરા પર. આજે એક સામાન્ય વ્યક્તિ હોય, છોકરો પર પ્રેમ નથી. જેની ડ્રો બુક માં આખી દુનિયા ખરાબ લાગતી છે અને આખી દુનિયા મસ્કલ વગેરે લાગતો. એક સુંદર વસ્તુ વાળું થઈ ગયું. બે જ મહિના દવામાં બધું જ થઈ જતું. એટલે સત્ય પ્રિય હોવું જોઈએ, હિતકારી હોવું જોઈએ, અને મિત હોવું જોઈએ. તો અવશ્ય કામ થતું. નહીં તો જો છોકરાને મારશો તો માર ખાતી છોકરો શું કરશે? આમ તમને દેખાવામાં કરશે કે નહીં જાય, પણ અંદર ભાવ છે કે આ ખોટું છે, હું કર્યા રહેવાનું ભાઈ ગયો. એ વાત હું ચાલી રહ્યો. હાજી, હું વાત સમજી ગયો. આ વાત આપની બિલકુલ અક્ષરશઃ સત્ય છે, સાચી વાત છે. પણ આ જે પ્રશ્ન મારો છે કે ખેતસીભાઈના બે સત્ય, એક જીવનનું સત્ય અને એક ધંધાનું સત્ય, તો એ જે વિરોધાભાસ છે, આ વિરોધિતા જે છે, એ વિરોધિતાનું શું નિરાકરણ? કરી ના જોઈએ. પોતાને ભય છે માટે વિરોધિતા, ભય છે માટે વિરોધિતા. કોઈ કોઈ કોઈ દામ નામ દેનાર નથી તમારું. પણ જીવી કેમ શકાય એમનાથી? જો ખેચરીભાઈ, આ દ્રષ્ટાંત રૂપે ખેચરીભાઈ એટલે દ્રષ્ટાંત માત્ર, હું પણ છું એમાં, પણ એક જ માત્ર. અને ખાસ કરીને આપણે ત્યાં જે વેપારીઓ આવે છે, આપણે ત્યાં એને હું જેને હંમેશા કહું છું સુખી માણસનું દુઃખ, એ પ્રશ્ન આવશે પછી. પણ સનાતન સત્ય નામની વસ્તુમાં આપ માનો છો? સનાતન સત્ય નામની કોઈ વસ્તુ છે? સનાતન સત્ય નથી, પણ સનાતન સત છે. સત સત છે, અવિનાશી. મૂળ તત્વ અવિનાશી છે, મૂળ તત્વ અને અવસ્થા તત્વ અવસ્થા વિનાશી છે. એટલે સત્ય સનાતન છે કે નથી? સનાતન છે, સત્ય નહી, આ સત્ય બધું રિલેટિવ છે. સત્ય રિલેટિવ છે, બરાબર. એટલે આ સત્ય નો આગ્રહ નહીં કરવો, બરાબર નહીં કરવો. પણ પબ્લિક ને આપણે સમજાવવું છે ને, તો જરા વિસ્તાર થી દાખલા દલીલ સાથે ખૂબ વાક્યો સમજાવો. હોલ માં જેવી પ્રવચન કરો છે, કોઈ સવાલ પૂછો ને, તમે મોકળે મને કરો છો, મોકળે મને ફાલવી નાખો, ચાલી શકે આ રીતે પણ ઉત્તરો ચાલી શકે. સાંભળનાર ને જરા અસર કરે એ પેલા બીજો પ્રશ્ન આવી જાય છે, જે પ્રશ્ન ઘૂંટાય ઉત્તર ઘૂંટાય, ઉત્તર ઘૂંટાય ને બરાબર સમજાય શ્રોતા ને દર્શક ને. દર્શક ને તમે આપતો પુત્રો ને સમજાવો છો ને, જયારે ત્યારે કેવી સમજાવો છો? એક એક વાક્ય હોય તો એને સ્પષ્ટીકરણ થી કેવી સમજાવો છો? હા, તો એવી રીતે સમજાવો કે જાણે કે આપતો પુત્રો જ છે બધા. બાકી બહુ સરસ છે, આ બરાબર છે, બહુ સરસ છે. પ્રશ્ન એ થાય છે કે સામાન્ય રીતે ધર્મગુરુઓ અથવા આધ્યાત્મિક અધ્યાત્મ પુરુષો આપણા સમાજમાં, અને આ ગુજરાતી કાર્યક્રમ છે, ગુજરાતીઓ માટે છે, એટલે ગુજરાતી સમાજમાં સુખી માણસના દુઃખમાં વધારે રસ લે છે અને દુઃખી માણસના દુઃખમાં ઓછો રસ લે છે, એવું સાચું છે? હું આવ્યો આપની પાસે, શિક્ષિભાઈ આવ્યા, અરુણભાઈ આવ્યા, પ્રકાશભાઈ આવ્યા, જેસી સાહેબ આવ્યા, અંદરભાઈ આવ્યા, અમે બધા બિલકુલ દુઃખી માણસો નથી, સુખી છીએ ભૌતિક રીતે, લૌકિક રીતે, જે અમારી સામાન્ય જરૂરિયાતો છે, ખાવાની, પીવાની, રહેવાની, ફરવાની, 50 રૂપિયા ખર્ચવાની શક્તિ, 5 રૂપિયા ખર્ચવાની શક્તિ જેટલી, એ અમારી ગમે તે કારણોસર પણ અમારી પાસે એ શક્તિ છે. એટલે અમારું જે દુઃખ જે છે એ દુઃખ વધારે પડતું માનસિક છે, દૈહિક ઓછું છે, મારું એક આવું માનવું છે. જ્યારે બીજી એક વ્યક્તિ એવી છે કે જેને અધ્યાત્મ તો દૂરની વાત છે, પણ એને તો રોટલા ખવડાવવા કે છોકરાને દૂધ જ પાવું, અથવા કાલે સવારે શું થશે એને માટે આવતીકાલ એ જ ભવિષ્ય છે, ભવિષ્ય 5 વર્ષ પછી નથી, અને એની પાસે વર્તમાન નામની પણ વસ્તુ નથી, ભૂતકાળ જ ભૂતકાળ છે. અને દરેક વ્યક્તિ પોતાના દુઃખ અલગ રીતે જુએ છે. હવે અમારું જે દુઃખ છે એ તો એક ફેશનેબલ દુઃખનું ગણું છે, દુઃખ ની ફેશન કે એમની પાસે ગાડી છે મારી પાસે નથી મને એનું દુઃખ છે, બે પગ નું દુઃખ નથી મારા બે પગ ચાલે છે તો મારું દુઃખ છે કે આવશ્યક દુઃખ નથી ફેશનેબલ દુઃખ, ફેશનેબલ દુઃખ છે કે ખેતીભાઈ પાસે આટલો મોટો રૂમ છે મારી પાસે નથી. હવે આ જે દુઃખ છે એ દુઃખ ના નિદાન માટે જે આપણા ભક્તો જે છે, કોઈ આરોપ નથી મૂકતો પણ આપણા ભક્તો નું બહુ મોટું પ્રમાણ આ પ્રકારના દુઃખમાં છે અને એ આપની પાસે વધારે આવે છે એવું એક મારું માનવું છે, આવું વિધાન છે મારું. એ વિશે આપને શું કહેવું છે? બરાબર છું, સ્પષ્ટ કરી વાત. એટલે સુખી માણસના દુઃખમાં